સુપર હ્યુમન તને સમજાય. સામો માણસ બરોબર વર્તે નહીં, છતાં પણ આપણે એની સાથે સારી રીતે વર્તું એ સુપર હ્યુમન. એ અપકાર કરે તો આપણે તને સમજાયું. તો તારો શું મત આવે? મારો મત સુપર હ્યુમન વિચાર કરવાનો. સમજે માણસ તો સીધો ચાલે ના ચાલે કે આના જે ડિગ્રી મળશે વિચાર કરે ને. સુપર હ્યુમન હા, મને 22 શબ્દ મને ખબર નતો. મારા ફ્રેન્ડ સર્કલ માં એક જણ બહુ બુદ્ધિશાળી છે ને, કે ભાઈ તમારી વાત ના થાય તમે સુપર હ્યુમન માણસ કે છે. મેં કહ્યું સુપર હ્યુમન એટલે શું? કહ્યું તમે જો કેટલા વખત લોકોને જો ઉપકાર કરો છો છતાં તમે લોકો નુકસાન કરે છે તો તમે લેટ ગો કરો છો, ખરી પાછો ઉપકાર કરો છો. એ સુપર હ્યુમન થયેલાથી હું એને એ પાસે સમજાયેલો તને સમજાવું છું. મને પોતાને શું કહ્યું અને મને એમાં બહુ ઇન્ટરેસ્ટ આવતો હતો, કારણ મારી સુખ બહુ વર્તે ને. બહારનું કપડું ફાટી ગયેલું હોય છે પણ અંદરનું સુખ બહુ હોય. બાર તો લોકો લૂંટી જાય પણ અંદર નું સુખ બહુ વર્તે. તને ગમી વાતો માંથી કોઈ એક તો સુપર હ્યુમન ના વિચારો ધર્મ, બીજો માનવતાવાદી ધર્મ, બીજો પાછો તારે તો જરૂર નથી આપણને. કોઈ ભેળસેળ કરેલું ઘી તને લેવા જોઈએ તને ગમે ખરું? ના ના ગમે. એમ કેમ આટલું બધું પેસી ગયો છે? રોજ બહુ કહી ગયો નહીં? દેખા દેખી ના કે હા દેખા દેખી કોઈ સારો સમજણ પાડનાર કોઈ રહ્યું નહીં. હા પોતાનું હિત કરી નુકસાન કરી રહ્યા છે. આ પોઈઝન કેવું લઈ રહ્યા છે? માઇલ્ડ પોઈઝન. કેવું? માઇલ્ડ પોઈઝન. એટલે નિરંતર ધીમે ધીમે ધીમે મર્યા કરે. એના કરતા પેલું પોઈઝન લીધે હવે પૂરો ખલાસ થઈ જાય. આ તો માઇલ્ડ પોઈઝન લઈ રહ્યા છે. મણીલા કેવું પોઈઝન લઈ રહ્યા છે? માઇલ્ડ પોઈઝન. જય સચિદાન. હવે આ જય સચિદાન ચાર જગાની ગતિ તને બતાવી દીધી. જે આ એટમ બોમ્બ નાખે, બીજા લોકોના ઘરો બાવી જલે, કઈ ખોટો નુકસાન કર્યા કરે, કારણ સિવાય પોતાના સ્વાર્થ સિવાય બીજાને નુકસાન કરવું, એને રાક્ષસી વૃત્તિ કહેવાય છે. કે રાક્ષસી હા, એ નર્ક ગતિમાં જાય. પછી આ અણહકનું લૂંટી લે, ભેળસેળ કરે ને બધી સાથે જાનવરની ગતિમાં જાય. મનુષ્ય હોય તો જાનવર માં જાય, મનુષ્ય હોય તો એ નર્ક ગતિ માં જાય. જેવા વિચાર કરે છે તેવી એની ગતિ થશે. અને પણ માણસ મરીને આપણે પેલું આંબાનું ફળ હોય, આંબાનો ખોટલો હોય, આપણે ખોટલો જમીનમાં દાટીએ તો આંબો જ નીકળે એમાંથી. મનુષ્ય મરીને મનુષ્ય જ થવો જોઈએ ને. એમ કે છે કે આંબાનો ગોટલો વાવીએ તો પછી એમાંથી આંબો જ થાય. એમ મનુષ્યમાં મનુષ્ય જ થાય ને? મનુષ્યમાંથી મનુષ્યમાંથી મનુષ્ય જ થાય. મનુષ્ય સ્ત્રી હોય એને દવાખાના ડિલિવરી માટે મૂકેલું હોય તો આપણે ગભરાવાની જરૂર નહીં કે ગધેડું આવશે કે પાડું આવશે, એવું નહીં. મનુષ્ય જ આવશે નહીં. પણ મનુષ્ય ધર્મ એરો માણસ ફરી માણસ હશે કે નહીં એની ખાતરી નહીં. એરો માણસ ફરી માણસ હશે કે નહીં એની ખાતરી નહીં. બાકી મનુષ્યને પેટે તો મનુષ્ય જ હોય. મનુષ્ય જન્મ હોય તો ગમે તે એનો પડતી કે ચડતી થઈ શકે. મનુષ્ય જન્મ એ ટેસ્ટ એક્ઝામિનેશન છે. આ એક્ઝામિનેશન માં કેવા માર્ક આવે છે તે ઉપર બધી ગતિ છે. આ એકલી જ એક્ઝામિનેશન છે. તીરંત ગતિમાં એક્ઝામિનેશન નથી. આ જાનવરની ગતિ એક્ઝામિનેશન નથી. પછી તો રાક્ષસી ગતિમાં એક્ઝામિનેશન નથી. અને દેવગતિમાં એક્ઝામિનેશન છે. આ એટલે જ એક્ઝામિનેશન છે, ટેસ્ટ એક્ઝામિનેશન. એટલે કેવા પેપર લખે છે તે ઉપર એની ગતિ. અને જેને પોતે કોણ છું એ નક્કી થઈ જાય, પોતે કોણ છું એ જ્ઞાન નક્કી થાય તો એને મોક્ષ ગતિ મળે. તારું નામ શું છે? મુકેશ. તું ખરેખર મુકેશ છું એ વાત તને ખાતરી છે? શંકા પડે છે? તારું નામ મુકેશ છે, તું કોણ છું? શરીર નું નામ મુકેશ છે. શરીર નું નામ મુકેશ છે. હા શરીર નામ તું કોણ? આ શરીર તો કોળિયું છે, અને કોળિયા ની અંદર તું કોણ છું? એવું નથી વિચાર કર્યો? કેટલાક કેટલાક બાઈલ સુધી વિચાર દોડે નહી, આપડે આમ બહુ જાણવાની ટ્રાય કરીએ પણ આપણું પછી મગજ ચાલે નહી આગળ. જાણવાનું બહુ ટ્રાય કરીએ પણ પછી આગળ મગજ ચાલે નહી. કઈ સુધી ગયું છે? ક્યાં સુધી મગજ પહોંચે છે? એમ ઘણી વાર વિચાર થાય કે દેહ અને આત્મા નું શું ખબર નથી પડતી, સમજાય નહીં. દેહ અને આત્મા નું શું ખબર ના પડે પછી? હમણાં તો આત્મા છે. હમણાં તો આત્મા છે, તેનાથી ખબર પડે? આપડે હલન ચલન છે. હલન ચલન છે, હલન ચલન તો મશીનરી કરે છે ને. એટલે આપડે એક જાત નું કરંટ જેવું છે. મશીનરી હલન ચલન નહીં કરતી, હલન ચલન થી આત્મા ખબર પડતો હોય તો મશીનરી કરે છે. બીજા કઈ સાથે લખન તને ખબર પડે છે? તેના પર તને ખબર પડે કે આમાં આત્મા છે. એવું દરેક જાતની ક્રિયાઓ કરીએ આપણે, દરેક જાતની આપણે ક્રિયાઓ કરીએ, ક્રિયાઓ બધી કરીએ, બધી જાતની ક્રિયાઓ એ કામ ના લાગે. બધી મશીનરી જાતની ક્રિયાઓ કરી શકે છે, તને ખબર પડે ને. પણ જ્યાં એટલે જ્યાં જ્ઞાન છે કે અજ્ઞાન છે, અજ્ઞાન હોય તો અજ્ઞાન, જ્ઞાન હોય તો જ્ઞાન. પણ જ્યાં અજ્ઞાન કઈ જ્ઞાન છે, દયા છે, ત્યાં આગળ આત્મા છે એમ નક્કી થયું કે હાલતું ચાલતું તો મશીનરી ચાલે. હવે દયા ના હોય ને કોઈ ગાળો બોલતો હોય તો આત્મા નથી? મહાદેવ ગયડો થયો હોય અને દયા ના રાખતો ને ગાળો બોલતો હોય તો આત્મા છે કે નહીં? લાગણીઓ છે તે આત્મા છે. તો એ લાગણીઓ આત્મા ને હશે કે દેહ ને હશે? એ દેહ નો ગુણ હશે કે આત્મા નો ગુણ હશે? આત્મા નો ગુણ. એમ ક્રોધ માન માયા લોભ બધું કરતા બધું આત્મા જ હોવો જોઈએ. કરતા બધું આત્મા જ હોવો જોઈએ. તો લોકો ક્રોધ માન માયા લોભ તો કાઢવા ફરે છે. જયારે ગુણ હોય તો જાય નહીં, ગુણ તો બધા જાય જ નહીં. આત્મા નો જો ગુણ હોય તો એ જાય નહીં. લોકો કાઢવા નથી કરતા? પણ તો જો આત્મા નો ગુણ હોય તો કઈ કાઢે નહી ને. એ જો કાઢે તો આત્મા જતો રે. એટલે આત્મા નો ગુણ નથી, દેહ ના ગુણ નથી. દેહ ના નથી, દેહ ના ગુણ નથી, આત્મા ના ગુણ નથી. આત્માના જો ગુણ હોય તો ક્રોધ માન માયા એ લોકો નિર્બળતા કહેવાય. કેવી નિર્બળતા? અને આત્મા તો પરમાત્મા છે, એમાં એક નિર્બળતા નો ગુણ નથી. એક નિર્બળતા નો ક્રોધ ને ક્રોધ છે, દયા છે, એમનું કરાવે કોણ? દરેક જાતના જે ભાવ છે એ કરાવે છે કોણ? કરાવે છે કોણ કે કરે છે કોણ? ના બરાબર છે, પણ કઈક ચાલતો આવતો હશે ને આજે કોઈના પર હું ક્રોધ કરું. દાદા પૂછે છે કરાવે છે કોણ, કરે છે કોણ? હા એવું જ કહું છું કે આજે મારે કોઈના પર ક્રોધ કરવો હોય તો મને જાતનું આમ સંચાર થતો હશે ને મગજમાં કે મારે આના પર ક્રોધ કરવો છે, આના પર દયા કરવી છે, તો કઈ જે સંચાર થતો હશે ક્યાંથી આવતો હશે? એમ કે છે કે મારે હમણાં ધારો કે ક્રોધ કરવો હોય તો તે વખતે મહી અંદર સંચાર થાય છે, પછી ક્રોધ થાય છે, તો એ સંચાર થાય છે તે કોણ કરાવે છે? બધું અજ્ઞાનતા લીધે થાય છે. અજ્ઞાનતા આપણે ઇલેક્ટ્રિક બટન દબાવવા જઈએ તો જાણતા ના હોય અને પ્લગમાં હાથ નાખી દઈએ તો લાકડું મૂક્યું હોય એ લાકડા થી ના કરતો પ્લગ આગળ ગાડીએ તો. તેથી ઇલેક્ટ્રિક નો સ્વભાવ એવો નથી કે અમારે દજાડી દેવા. અજ્ઞાનતા બધું થાય છે. કેવું? વસ્તુની અજ્ઞાનતા. તારામ કશું અજ્ઞાનતા હશે ખરી? ઘણી અમુક પ્રમાણમાં. કેવા અજ્ઞાનતા? શું કે છે? અમુક પ્રમાણમાં અજ્ઞાનતા ઘણી એમ કે છે. તું તો જઈ નઈ જ ને? ના હું વૈષ્ણવ. તને ક્રોધ થઈ જાય છે તું કરું છું? મને એ નથી ખબર પડતી કે કેવી રીતે થાય છે. બધી નિર્બળતાઓ છે. કેવી છે ભયંકર નિર્બળતાઓ? અને બહુ ક્રોધ થાય ને જે બાળક ને તેનો હાથ પગ હું અપમાન થાય. મેં જોયેલું ને આમ હાથ ધરું એવું જોયેલું કે નહીં? હાથ નહીં, માથું બી ધ્રુજે. માથું હોવું ધ્રુજે, હાથ એટલો જ નહીં, માથું હોવું ધ્રુજે. જોયેલા એવા ખેલ બધા ખેલ જોયેલા તો એવા હાથ ધ્રુજતા જોયા બધું પોતાના નહીં. કેટલી બધી નિર્બળતા, કેટલી બધી ભયંકર નિર્બળતાઓ. હિન્દુસ્તાનમાં કોઈ સબળ પુરુષો થઈ ગયેલા છે? બિલકુલ નિર્બળતા ના હોય એવા પુરુષો આગળ થઈ ગયા છે? તો આપણે પેલા ભગવાન હતા બધા એના માટે કહેવાય છે કે લોકો ક્રોધ ના કરતા. ભગવાન જે લોકો છે થઈ ગયા એમના માટે કહેવાય છે કે એ લોકો ક્રોધ નતા કરતા. કોનું કોના નામ છે એમાં? એટલે ક્રોધ એટલે કરતા હશે પણ બહુ ઓછા પ્રમાણમાં. ક્રોધ કરતા હશે પણ બહુ ઓછા પ્રમાણમાં. ઓછા પ્રમાણ કરે તો ભગવાન કહેવાય નઈ ને? દરેક મનુષ્ય હોય ગમે તે હોય પણ ક્રોધ તો કોઈ ને કોઈ પ્રમાણ ક્રોધ કરે તો ભગવાન કહેવાય નઈ, એ તો નિર્બળ કહેવાય ને. ના તો બરાબર છે, આજે રામે રાવણ ને મારી નાખ્યા. શું કે છે? તો એના મનમાં કઈક તો ક્રોધ હશે ને? રામે રાવણ ને માર્યો તો તે વખતે એના મનમાં કઈ ક્રોધ તો હશે જ ને? કોને? રામ ને, કે આ કઈ ખરાબ કરે છે. તે વખતે ક્રોધ હતો ને, પણ પછી જયારે એનો એનો ભગવાન થયા પોતે, ત્યાં સુધી રામ રાજા હતા ગણાતા, ખબર પડી ને? પણ ત્યાર પછી વશિષ્ઠ મુનિ પાસે જ્ઞાન બધું જાણ્યું એ ભગવાન થયા ત્યારે ક્રોધ નતો. સમજો ભાઈ, રાજા હતા તીકડે ક્રોધ હતો, પણ પછી ભગવાન થયા વશિષ્ઠ યોગ યોગ વસ્તુ પુસ્તક છે. યોગ વસ્તુ પુસ્તક છે ને, તે વાંચી છે? એ તેમાં વસ્તુ નો યોગ થયા પછી પોતે ભગવાન થયા પછી નિર્બળતા જીતી લીધી. જયારે ક્રોધ ને જીતી લો ત્યારે ભગવાન થયા. હા, ક્રોધ માન માયા લોભ ને જીતે ત્યારે ભગવાન થાય. હા, તો જીતીને બેઠો જો ભગવાન થાય, તૈયારી થઈ રહી. તને લાગે જીતા છે એવું? હા લાગે છે. આપડો રસ્તો એવો છે ખરો? એવું તને ખાતરી થઈ ગઈ છે? નિપુણ જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ નિર્ભરતા કાઢવી છે. ખરેખર એની દાદા સગાઈ થઈ છે. નસીબ એ કોણ વસ્તુ છે? આપડે ઉપરી છે. નસીબ એટલે આપડે ઉપરી છે. નસીબ તું બોલું છું તું ઓળખતો નથી નસીબ ને. નસીબ એટલે એમ કેવાય છે કે આપડા હક નું જે હોય એ મળી જાય આપણને. નસીબ એટલે એમ કે આપડા હક નું જે હોય આપણને મળી જાય. આપણ નસીબ કરી આવે ને બધું. હા, નસીબ કરી આવે સર. આપડે કરવાનું શું રહ્યું? પુરુષાર્થ બી હોવો જોઈએ સાથે. પુરુષાર્થ પણ સાથે હોવો જોઈએ. નથી તો પુરુષાર્થ નસીબ કરાવડાવતો હોય ને એ તો આપણને દુખ્યા કરે. આપણને દુખ્યા કરે, માથું ચડી ગયું હોય એ નસીબ કરાવડાવતો થાય ને પુરુષાર્થ. તને કેવું લાગે? બોલે હોય એવો હતો ને અહીં કહે ભાઈ, કોઈ નાપાક કરનારો છે નહીં, આ કોઈ ટીકાવાળા નથી માણસો, આ બધા વિચારક છે. બોલે બોલ. એટલે નસીબ ઉપરી છે ને આપડું. આપડું ઉપરી કોણ છે? ભગવાન છે ઉપરી. ભગવાન શું કરે છે? આમ જોવા જઈએ તો ભગવાન આપણે નચાવ્યા કરે છે. પેલે કઠપૂત લઈ નાચ્યું હોય ને એમ નચાવ્યા કરે છે આપણને. આપણને નચાવે તારા. હવે આપડે એને નચાવીએ. આપડે એને નચાવી શકાય ખરા? આપણામાં જ્ઞાન, સંપૂર્ણ જ્ઞાન હોય તો એનું આસન ડોલી જાય છે. કે છે ને રાવણે બી આસન ડોલાવી નાખ્યું હતું. ડોલાવી શકે ખરા? આપણામાં જો સંપૂર્ણ જ્ઞાન હોય તો આપણે એનું આસન ડોલાવી શકીએ ખરા? હા, ડોલાવી દેલાય. મેં ડોલાવી છે ભગવાન નું આસન. મેં ડોલાવી એટલે આપણામાં એ તૈયારી છે. તૈયારી બરાબર. પુનર્જન્મ થયો તને ખાતરી છે? સાંભળ્યું છે પણ હવે ખાતરી નથી મને. એના માટે હું સવાલ પૂછું તમને કે પહેલા જયારે પૃથ્વીની શરૂઆત થઈ ને માનવ જન્મ ચાલુ થયા ત્યારે 4-5 કે 6 મનુષ્ય હતા કે 10 કે 12 હતા? એમ કે છે કે જયારે પૃથ્વીની શરૂઆત થઈ ત્યારે ખાલી 5-6 કે 10-12 જ મનુષ્ય જન્મ હતા. તો પછી અત્યારના જે વધતા જાય છે મનુષ્યો, અત્યારે આટલા બધા વધી વધતા જાય છે મનુષ્યો, તો આત્માઓ બધા આવે છે ક્યાંથી? આ બધા આત્માઓ ક્યાંથી આવે છે? ક્યારે 10-12 ક્યારે હતા? વર્ષો પહેલા એક ટાઈમે તો હતા ને. એક ટાઈમે તો 10-12 જ હતા ને. ના ના, બે જ હતા પેલો. એ હા, એ બરાબર. એ કેવા આદમ ને રહ્યું? પેલો આદમ ને બે કે છે? હા, એ બે જ હતા. એ ઉપર થી પડેલા બે જ? ના, એમને એ જ પૂછવા માંગુ છું. ના, પણ એ ઉપર થી પડેલા. એટલે આ દુનિયામાં તને આયા ગયા દેખાય છે. અને ખરી રીતે એક્ઝેક્ટલી જોવા જતો કોઈ આવતું નથી, કોઈ જતું નથી. શું છે? કોઈ જતું નથી. આ બધી ભ્રાંત દ્રષ્ટિ છે. કેવી છે? આ સાચી દ્રષ્ટિ નથી, આ ભ્રાંત દ્રષ્ટિ છે. એટલે આ દ્રષ્ટિ સાચી નથી અને કોઈ નવું બન્યું નથી અને જૂનું આવ્યું નથી. તો એનું એ જ આ જગત છે. અને એના એ જીવો ભટેક ભટેક ભટેક કરે છે. તિર્યંસમાં ઓછા થાય છે, મનુષ્યમાં વધી જાય, મનુષ્યમાં ઓછા થાય, તિર્યંસમાં વધી જાય. ભટેક ભટેક ભટેક ભટેક ભટેક. અને સુખ તો બહુ પડતો છે ને, કે કોઈ વખત દુઃખ પડે? દુઃખ પડે ને, દુઃખ પડે, દુઃખ પડે. ચિંતા તો બઉ ગમે ને, ગમે ચિંતા ના ગમે, ચિંતા ગમે નઈ. કેમ એમ દવા મારે છે આવે, હા ચિંતા ને ચોપડ દવા આવે છે ને, ચિંતા થાય તારે શી દવા જો પડશે? ચિંતા ને મટાડવાનો પ્રયત્ન કરીએ આપણે. શું પ્રયત્ન કરું? આપણું મગજ બીજે ફેરો, બીજી બીજી જગ્યાએ ફેરવવાની ટ્રાય કરીએ, ડાયવર્ટ કરું ત્યાં કે બીજા વિચારો કરીએ, એટલે મગજને ડાયવર્ઝન આપી દઉં છું, ડાયવર્ઝન આપી દઈએ આપણે. હા તે પછી એને ચિંતા બંધ થઈ જાય, એટલે પ્રમાણમાં ઘણી ઓછી થઈ જાય. હે પ્રમાણમાં ઘણી ઓછી એને જે મારું એમ કહું થઈ શું કરવા છે, આવું ડાયવર્ઝન આપવા પડે આપણે, અને આ બધું આપણી પીડા છે ને થઈ સાથી એક કારણ છે ને. કોઈના પાસે લાગણી હોય ને કોઈ દુઃખી થતું એના લીધે આપણને ચિંતા થાય ને? મને ચિંતા બધા થતી નથી. આજે અશોક માંદો હોય, અશોક ને કઈ હોય તો ચિંતા થાય ને એના પ્રત્યે મને? ઠીક છે, અશોક આજે માંદો હોય તો પછી મને એના પ્રત્યે ચિંતા થાય ને? એના ફાધર ના થાય તને ચિંતા થાય ના, પણ બરાબર છે એના નથી, પણ માનવ થોડો માનવ સ્વભાવ છે, તો એ તો માનવ સ્વભાવ છે. માનવ સ્વભાવ, માનવ સ્વભાવ થી ઉપર જવાનું કરું ને, માનવ ને અટકો હોય છે બધા ઉપર જવાનું. માણસ ભગવાન થઈ શકે છે, ભગવાન થઈ શકે માણસ, હા એ ફૂલ ડેવલપ થાય, ભગવાન એ ફૂલી ડેવલપ સ્વરૂપ છે. શું છે? ફૂલી ડેવલપ સ્વરૂપ છે. માણસ નું ફૂલી ડેવલપ સ્વરૂપ હોય તો ભગવાન છે, દેવ લોકો નું ફૂલી ડેવલપ સ્વરૂપ નહીં, માણસ એકલા નું ફૂલી ડેવલપ સ્વરૂપ એ ભગવાન છે. તારે ચિંતા રહી તો બનાવી દે કોઈ સંસાર, તારો ધંધો ચાલ્યા કરે તો તને કેટલું સરસ લાગે, ના સરસ લાગે? લાગે ઘણા. હે હા તારી વાત સાચી વાત. કઈ રાત લાઈટ વેટ છે કે હેવી વેટ છે? મને કઈ વજન, શરીર વજન કે શેપ કે આકાર કે કઈ જ ન હોય. નહીં ગીતામાં લખ્યું છે ને, કપાય નહીં, ભીંજાય નહીં, સુકાય નહીં, હેવી વેટ નહીં, લાઈટ વેટ છે. નહીં કઈ વજન જેવું કઈ કહી જ ન શકો તમે. એમ કે ગીતામાં લખ્યું છે ને કે ભીંજાય નહીં, કપાય નહીં, બાળી શકાય નહીં, સુકાય નહીં. એમ કે હાથમાં કપાતો નથી, ભીંજાતો નથી, એને સુકવી શકાતો નથી. હા એ તો ઘડિયાળ અત્યારે આવે છે, વોટરપ્રૂફ ને ફાયરપ્રૂફ ને, એટલે એવો છે ઘડિયાળ જેવો છે. ઘડિયાળ ને તો આપડે ખોલીને નાખી દઈએ તો બગડી જાય પછી ઘડિયાળ ના. વોટરપ્રૂફ ફાયરપ્રૂફ બધું આવે છે ને, બરાબર છે ભાઈ. એનું ઘડિયાળ વોટરપ્રૂફ હોય પણ ડિસ્ટ્રક્શન તો થઈ શકે ને, એને તોડીને ફેંકી દો ને તમે. ઘડિયાળ વોટરપ્રૂફ ફાયરપ્રૂફ હોય પણ એને તમે છૂટું કરીને ફેંકી લઈ શકો, તોડી તો શકો ને તમે, એને બારી શકો ને, ગાળી તો શકો ને. ના ના ફાયરપ્રૂફ આવે છે ને ઘડિયાળ. ના ના પણ એનું જે વસ્તુ હોય, જે વસ્તુ પણ એ મટીરિયલ હોય, મટીરિયલ નાશ કરી શકાય એમ કે છે, મટીરિયલ છે એનો નાશ તો થઈ શકે છે. હા પણ આત્મા કેવો છે એટલે આ મટીરિયલ નો નાશ કરતા એનો બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય. હા કોઈ પણ એક વસ્તુ હોય એ મરે નહીં પણ એનું બીજા વસ્તુમાં રૂપાંતર થાય. આત્મા કેવો છે તને લાગે છે? લાઈટ વેટ નહીં, હેવી વેટ નહીં. હા એનું વજન કહેવાય જ નહીં, કે તમે કહી જ ન શકો કે એનું વજન. એનું ડિઝાઇન કેવી છે? શેપલેસ, એકદમ શેપલેસ. શરીર માં જઈને શરીર ને ખાલી હલન ચલન કરાવડાવે, હલન ચલન કરાવડે શરીર ને, એટલે જે ક્રિયા આપડે કરતા હોય એ બધું કરાવડાવે છે. મનુષ્ય ની જે ક્રિયા હોય, પ્રાણી ની જે ક્રિયા હોય, આત્મા કશું કરતો નથી. શરીર ને હલન ચલન કરાવે છે ને, એ મિકેનિકલ આત્મા છે. કેવો છે? એટલે શરીર માં આવીને એનું મિકેનિકલ આત્મા માં રૂપાંતર થતું હશે. હા શરીર માં અત્યારે તું જે જાણી રહ્યો છું તે જેને આત્મા, એ તો મિકેનિકલ આત્મા છે. આ બધા સાધુ આચાર્ય બધા જાણી રહ્યા છે મિકેનિકલ આત્મા છે. સાચા આત્મા જાણી શકે નહીં, જ્ઞાની સિવાય કોઈ. એ મિકેનિકલ ની પેલી બાજુ છે, સાચો આત્મા શરીર માં જોયેલો. સાચો આત્મા હલન ચલન વાળો સ્થિતિમાં નથી, ક્રિયા કરી શકે જ નહીં. આત્મા તો પછી કરે શું? અને પરમાત્મા ગુણ છે બધા. હલન ચલન કરે તો થાકી જાય, થાકી ના જાય. ત્યારે એમને એક પણ ગુણ એવો નથી કે જેમાં એન્ડ આવે. શું કહે? એક પણ એવો ગુણ નથી જેમાં એન્ડ આવે. અને હલન ચલન કરવાનો જો ગુણ હોત તો હજે થાકી જાય, શું જવું પડે? એન્ડ આવી ગયો કહેવાય. સમજાય છે ને? હલન ચલન કરવાનો ગુણ નથી, બોલવાનો ગુણ નથી. બોલવાનો ગુણ હોય તો પાછું બોલી બંધ થઈ જાય, તો એ આત્માનો ગુણ નહીં. આત્માના ગુણ પરમાનન્ટ છે બધા. કેવા છે? પરમાનન્ટ છે. આ બધા ટેમ્પરરી જે છે, રિલેટિવ ગુણો, એ રિલેટિવ આત્માના છે. કેવા છે? રિલેટિવ આત્માના. આ તું અત્યારે તારી જાતને આત્મા માની છું, તે તો રિલેટિવ આત્મા છે. એની અંદર રિયલ આત્મા છે. એ રિયલ આત્માનું જયારે રિયલાઇઝ થાય, આપડા લોકો કે છે ને સેલ્ફ નું રિયલાઇઝ કરવાનો શબ્દ હબળો છે, હબળેલો છે. સેલ્ફ રિયલાઇઝ ત્યારે થાય કે રિયલ આત્મા રિયલાઇઝ થાય ત્યારે. ખબર ને? આપણે જગત માં જેટલા શબ્દો છે એ બધી વસ્તુ સાચી. તને ખબર પડે ને? ભૂત પ્રેત આપણા લોકો જે કે છે ને એ એક્ઝેગરેશન છે બધું. શું છે? એક જ જગ્યાએ વાત સાચી હોય, બીજું હોવા બસો જગ્યાએ ખોટી. ખબર પડે ને? વહેલી ને શંકાશીલ લોકો છે. કેવા છે? અને કેટલા વખત સુધી એ ભૂત યોની માં ભટકે? એ તો એનો કાળ હોય ત્યાં સુધી. એનો કાળ પૂરો થઈ જાય એટલે ભૂત યોની પૂરી થઈ જાય, પછી બીજી યોની જાય. ભૂત ભૂત નો અર્થ જ પોતે જાતે ઉત્પન્ન થવું. શું થયું? જાતે ઉત્પન્ન થવું. ભૂત જોજો ને, કૃષ્ણ ભગવાન તો બધાને ભૂતો કહ્યા છે. મનુષ્ય જીવન ને ભૂત આ બધા દેહ દેહધારી માત્ર ને ભૂત કહ્યા છે કૃષ્ણ ભગવાન. યા નિશા સર્વ ભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમ. એટલે આ બધાને ભૂત કહ્યા છે. પણ આપણે ભૂત છે ને કહીએ છીએ, પેલું આ હેરાન કરે છે ને લોકોને, એને ભૂત કહે છે. પણ ભૂત તો દેવીઓની છે. શું છે? એ ભૂત દેવીઓની છે. દેવીઓની એટલે શું? કે જેને કોકને હેરાન કરે, અગર કોકને ખરાબ કરી નાખે અને કોકને આપી એ દે, એનું વેર ઝેર ઉપરથી બધું થાય. બીજું કોઈને કોઈને હેરાન ના કરે. તને તારે એનો હિસાબ હોય એની જોડે તો પછી માટે એનો ભય રાખવાનો નહીં. પણ યોની છે, ભૂત છે, પ્રેત છે, બધું જ ચીજ છે, ઝંડ છે. કોઈ મનુષ્ય કોઈ માણસ ભૂત જેવા કાર્ય કરતો હોય એને ભૂત તરીકે કહેવાય કે નહીં? પછી કોઈ માણસ ભૂત જેવા કાર્ય કરતું હોય તો તેને ભૂત કહેવાય? ભૂત જેવા કાર્ય કરતું હોય તો તેને ભૂત કહેવાય? ના, એને ભૂત ના કહેવાય. ભૂત તો દેવ હોય છે, મનુષ્ય હોય ભૂત છે. ભૂત છે ને એ શરીર કરી શકે, તારે હમણાં વાઘનું સ્વરૂપ લઈને આવે. એટલે એનામાં એટલી શક્તિ હોય કે ગમે તે સ્વરૂપ લઈ શકે. હા, સ્વરૂપ લઈ શકે. અને પ્રેત છે, પ્રેત એ પ્રેત છે તે દેવ લોકો નથી અને મનુષ્ય લોકો નથી. સમજાય? પ્રેત કોને કહેવાય છે? કે એ શરીરમાં માણસ મરી ગયો અને એને જન્મવાની જગ્યા ન મળે એવું હોય, એવા કઈ પાપ હોય તો સામે જગ્યા ન મળે. એટલે એનું